સરદેશ સરવારમાં નદી મનોરમા નામ છે, મખોડા તીર્થ ત્યાં થકી ઉત્તરે છપૈયા ગામ છે. સુંદર સર ત્યાં સોયામણું, અતિ અમળ જળ તે તણું, પદ્મ પોયણની પંક્તિએ શોભે છે સુંદર ઘણું. ત્યાંથી દક્ષિણ દિશમાં બગીહા ચૂડવા બેવાન છે, ફળ ફૂલ સુંદર જેમાં સુંદર જાડે સઘન છે. અનુપ એવી અવનીમાં છે ગામ નામે છપિયા, દ્વિજ ક્ષત્રી વૈશ્ય શુદ્ર ચારે વર્ણ જ્યાં વસિયા. ત્યાં કૃષ્ણ શર્મા દ્વિજ એકરે જાણે સાર અસાર વિવેક કરે, શીલ સંતોષ ગુણ સંપન્ન રે, શુદ્ધ હૃદય પરમ પાવન રે. તેને ઘેર ભાગ્ય માની નાર રે, અતિ પવિત્ર અંતર ઉદાર રે. જેવી નિર્મળ તે યુવતી રે, તેવા કૃષ્ણ શર્મા છે સુમતિ રે. વળી વાસુદેવની જે ભક્તિ રે, કરે ભાવ ભરીને દંપતિ રે. તેવા નિર્મળ એ નર નાર રે, તિયા ભક્તિ એ ધર્યો અવતાર રે. સંવત સત્તર વર્ષ અઠાણું રે, કાર્તિકી પૂનમ પ્રમાણું રે. નક્ષત્ર કૃતિકા બુધવાર રે, થયો ચંદ્ર ઉદે અવતાર રે. લીધો જન્મ જ્યારે જસવતી રે, થયા માત તાત રાજી અતિ રે. પછી કૃષ્ણ શર્મા જેવી પર રે, તેડ્યા જ્યોતિષી બ્રાહ્મણ ઘેર રે. જોયા જોશીએ જોશ રૂપાળા રે, કહ્યું કહેજો નામ એનું બાળા રે. બીજા નામ તણો નિરધાર રે, કરશે ગુણે કરી નર નર રે. છે દેવ મનુષ્ય મજાણો રે, ભાગ્ય મોટા તમારા પ્રમાણો રે. એવું સુણી કૃષ્ણ શર્મા કાન રે, કર્યા વિપ્ર રાજી દઈ દાન રે. પછી મોટા થયા એ મૂર્તિ રે, લાગે મા બાપ ને વાલા અતિ રે. કરે ખેલ બાળક સમાન રે, તેણે ઢાક્યું છે પોતાનું જ્ઞાન રે. વાધે બાલચંદ્ર પેઠે નિત્ય રે, કરે શ્રી કૃષ્ણ ની ભક્તિ પ્રીત્ય રે. માટે લોક કહે ભક્તિ નામ રે, એમ બોલાવે પુરુષ ને વામ રે. રૂપા ગુણ લક્ષણ છે એવા રે, કપિલ માતા દેવ હુતિ જેવા રે. શીલ સ્વભાવે શોભે છે ઘણું રે, બીજા ગુણ હું કેટલા ગણું રે. લજ્જાવાન ને નમ્રતા અતિ રે, દયા ક્ષમા વાળા એ મૂર્તિ રે. શુદ્ધ અંતર સદા અમળ રે, નિષ્પાપ ને આપે નિર્મળ રે. સેવા ભક્તિ ધર્માની પત્ની રે, ધરી તન બાળા નામે બની રે, જેની થકી જન્મ્યા એ સતી રે, ભાવી સૌને કૃષ્ણની ભક્તિ રે, વધી શ્રદ્ધા સહુને એ સમેરે, ભક્તિ કરવા ભક્તિ જાના મેરે, દયો ઘર ઘર આનંદ છાઈ રે, દંભી પાખંડી ગયા સંતાઈ રે, એવો ભક્તિ તણો જે પ્રતાપ રે, જોઈ બોલ્યા કૃષ્ણ શર્મા બાપ રે, આની કરીએ હવે સગાઈ રે, સુંદર મોટી સરવાર માઈ રે, તિયા બાલ શર્મા ગુણવાન રે, ઊંચે કુળે એ ઘર નિદાન રે, તેના સુત દેવ શર્મા કહીએ રે, આ કન્યા એને આપણે દઈએ રે, ત્યારે રાજી થયા છે ભવાની રે, સારું વાત તમારી મે માની રે, પછી લગ્ન લખી તે હવાર રે, કર્યો વિપ્રજાવાને તૈયાર રે, ચાલ્યો બ્રાહ્મણ ત્યાં થકી જટ રે, આવ્યો પૂર જ્યારે કહટ રે, કહે બાલ શર્માને વિપર રે, લાવ્યો લગ્ન હું તમારે ઘર રે, સુત તમારો ધર્મ છે નામે રે, તેને પરણાવો છપૈયા ગામે રે, એવું સાંભળી સહુને ભાવ્યું રે, કરીને લગ્ન વધાવ્યું રે, પછી શણગારી સુંદર જાન રે, થયા સજ્જ સહુ ગુણવાન રે, કર્યા વરે સુંદર શણગાર રે, તેણે ઓપે છે ધર્મ અપાર રે, પહેર્યો કાછ કસું બલ વાઘો રે, શિર શોભે છે સોનેરી પાઘો રે, અહીએ હાર ને પિંડળ હાથે રે, સુંદર ખોસ્યા છો ગલિયા માથે રે, કાને કુંડળ વેલ્યને કળી રે, કંઠે શોભે છે હે મહાસળી રે, હૈયે હુલર હીરા સા કળી રે, ઉપે ઉતરી સુંદર વળી રે, પહેરી મોહન માળા રૂપાળી રે, ઉરા પર ઉતરી શોભાળી રે, બીજી પહેરી છે ફૂલની માળા રે, તેણે શોભે છે અતિ રૂપાળા રે, બાજુ કાજુ પહોંચી કર કળા રે, સુંદર શોભે વર નાન કળા રે, પહેરી વેડવીટી જડી નંગે રે, મુદ્રી કામા મણી કળી જગે રે, અંશે શોભે છે સોનેરી અસી રે, મુખે પટ દઈ રહ્યા હસી રે, આયે પહેરી છે મોજડી લાલ રે, ચાલે મલ પતા જે મમરાલ રે, ચડ્યા ઘોડ લે વર સુજાણ રે, વાજે ઢોલ ને ગળે નિશાણ રે, જોડ્યા રથ વહેલ ને ગાડલા રે, ચાલે એક થકી એક ભલા રે, ચડી ગર્દી ઢંકાણો ગગન રે, જોઈ અમર થયા માગન રે, પોચા સુંદર વર છ પૈયે રે, આવ્યું ગામ સરવે સામયે રે, જન જોઈને વરનું રૂપ રે, કહે આ છે સુર નર ભૂપરે, આપી ઉતારા જુગતે જમાડ્યા રે, પછી ભરતે તોરણ આવ્યા રે, જોઈ સુંદર વરનું રૂપ રે, મોહ્યા નર નારી સુર ભૂપરે, ભાળ્યું ભાલ તિલકનું બિંદુ રે, જાણું ઉગ્યો છે આ બીજો ઇન્દુ રે, પછી પોખી પાટે પધરાવ્યા રે, ઘણું સાસુજીને મન ભાવ્યા રે, પછી દીધા છે કન્યાના દાન રે, માઈ ભર તારો ગુણવાન રે, બેઠા માય રે વર કન્યા જોડી રે, બાંધી ગાંઠ છૂટે નહીં છોડી રે, પ્રીતે પરણ્યા ધર્મ ઉદાર રે, તિયા વર્ત્યો છે જય જયકાર રે, કરી પહેરા મણી બહુ પેર રે, પછી જાનને વળાવી ઘેર રે, દીદી જાનૈયે બહુ જ દાત્ય રે, તેની કહીએ આવે કેમ વાત રે, ઉડે અબિલ ગુલાલ તેલ રે, થઈ રહી છે રંગડાની રેલ રે, એમ રમ્યા જમ્યા રૂડી રીતે રે, પછી કૃષ્ણ શર્મા બોલ્યા પ્રીતે રે, બાલ શર્મા માગું તમ પાસ રે, સત્યવાદી છો પૂરજો આશરે, ગુણ તમારા માનિર્ધાર રે, માગે જે તે ન કરો ન તાર રે, માટે માગું છું જોડી હું પાણ રે, દેજો દયા કરી સુજાણ રે, સુત તમારો મારો જમાઈ રે, આપો મુજને રાખું હું આઈ રે, એવું સુણી બાલ શર્મા કાન રે, પામ્યા ધર્મ સંકટ નિદાન રે, દેહ વાત મુજથી કેમ થાશે રે, સુત ધર્મ તે કેમ દેવાશે રે, તેમાં નકારો પણ નહીં થાય રે, પાડું ના તો પત્ય મારી જાય રે, પછી કુળનો ધર્મ સંભાળી રે, સુત આપ્યા તણી તે હાવાળી રે, જેમ કાઢી આપે કોઈ પ્રાણ રે, એમ આપ્યા સુતાને સુજાણ રે, રહ્યું નહીં ધીરજ ધાર તારે, કહેતા કહી ન જાય વાર તારે, પછી અતિશય ધીરજ ધાર્યું રે, દેવા શિક્ષા મનમાં વિચાર્યું રે, સુણો દુલહી કુંવરી કલ્યાણી રે, કહું તમારા હિતની વાણી રે, તમે પાળજો કહું પતિ વ્રત રે, જેણે કરી પામો સુખ તરત રે, પતિ વ્રતના ધર્મ સમાન રે, નથી નારીનો યશ નિદાન રે, પતિ વ્રત પણાને જે પામે રે, તેના સરવે સંકટ વામે રે, માત તાત ભ્રાત કાકા મામા રે, ધન્ય પતિ જેને વિભા મારે, તેની ત્રણ લગી પેઢી તારે રે, જે કોઈ નારી પતિવ્રત ધારે રે, તન રોમ લેખે કોટી વર્ષ રે, રમે સ્વર્ગે હે નારી ને પુરુષ રે, સુર શશી થવાને પવન રે, બીતો પવન સ્પર્શે તન રે, તપતીર્થ વ્રત જે કહાવે રે, તેનું તેજ પતિ વ્રત પાવે રે, પાપી પૃથ્વીની સ્પર્શે જો રજ રે, થાય પવિત્ર નહીં આશ્ચર્ય જરે, એવી પતિવ્રતા પુણ્યવાન રે, તેના નામ સાંભળો નિદાન રે, અરુંધતી અનસુયા જે હરે, સાવિત્રી શાંડિલી સત્યા તે હરે, અહલ્યા દ્રૌપદી શતરૂપા રે, મેના સુની તે સંજ્ઞા અનુપારે, સ્વાહા લોપા મુદ્રા એ હસતી રે, જેણે પ્રેમ શું સેવિયા પતિ રે, એવી તું પણ થઈશ કલ્યાણી રે, સત્ય માન જો કહું છું વાણી રે, થશે પતિ માહી પ્રેમ અતિ રે, માટે તુને કહેશે પ્રેમવતી રે, પછી પોતાના શુદ્ધ પાવન રે, તેને કહે છે હે તવ ચન રે, પુત્ર બ્રહ્મ કર્મા જે કહેવાય રે, રહેજો કુશળ તમે તે હમાય રે, વળી આ સુંદરી જે સૌભાગ્ય રે, તેનો કરશો મા તમે ત્યાગ રે, વળી આ સુંદરી જે સૌભાગ્ય રે, તેનો કરશો મા તમે ત્યાગ રે, ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણિ મધ્યે ભક્તિ ધર્મ વિવાહ નામે 11મું પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની જય.